શ્રીમદ દેવી ભાગવત સ્કંદ દસમો અધ્યાય બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો ભગવતીનું વિંધ્યગીરી પર પધારવું, વિંધ્યને નારદજી દ્વારા સુમેરીનો મહિમા કહેવો, વિંધ્ય દ્વારા સૂર્યનો માર્ગાવરોધ, દેવતાઓનું ભગવાન વિષ્ણુ પાસે જવું, ભગવાન વિષ્ણુની સંમતિથી દેવતાઓનું કાશી જવું અને અગસ્ત્યજીની કૃપાથી સૂર્યનો માર્ગ ખુલવો. શ્રીદેવીએ કહ્યું, ભૂમિપાલ મહાબાહો મનુજાધીપ, તમારી પ્રાર્થના પ્રમાણે બધું જ થશે. દૈત્યોનો સંહાર કરવો એ મારું સ્વાભાવિક કાર્ય છે. મારી શક્તિ ક્યારેય વિફળ થતી નથી. તમે જે વાગ્ભવ મંત્રનો જપ કર્યો છે અને તપસ્યા કરી છે તેનાથી હું તમારા પર પ્રસન્ન છું. તમારું રાજ્ય નિષ્કંટક થશે, વંશની વૃદ્ધિ કરનારા પુત્રો ઉત્પન્ન થશે, વત્સ, મારા પ્રત્યે તમારી દૃઢ ભક્તિ થશે અને અંતે તમે પરમ પદને પ્રાપ્ત થશો. આ પ્રમાણે સ્વયંભૂ મનુના વરદાન, આ પ્રમાણે મહાત્મા સ્વયંભૂ મનુને વરદાન આપીને ભગવતી મહાદેવી મનુની સામેથી વિંધ્યાચલ પર્વત પર ચાલ્યા ગયા. આ એ જ વિંધ્યાચલ છે જે સૂર્યના માર્ગને રોકવા માટે આકાશ સુધી વધી રહ્યો હતો અને અગસ્ત્યજી તેને અટકાવવા માટે આવ્યા હતા. મુનિવર, વરદાન આપનારા આજ ભગવતી વિંધ્યવાસીની છે, જે ભગવાન શ્રીકૃષ્ણની બહેન હતા. સર્વ મનુષ્યો દ્વારા પૂજાઈને તેઓ વિંધ્યાચલની શોભા બની રહ્યા છે. ઋષિઓએ પૂછ્યું, શુતજી, તે વિંધ્યાચલ કોણ છે? તે શા માટે આકાશ સુધી વધી રહ્યો હતો? તેણે સૂર્યનો રસ્તો રોકવાનું નિંદનીય કાર્ય શા માટે કર્યું? અને તે અતિ ઊંચા પર્વતને અગસ્ત્યજીએ જ શા માટે ઉપર જતા રોક્યો? આ બધો પ્રસંગ અમને કહેવાની કૃપા કરો. સુતજી કહે છે, ઋષિઓ, સર્વ પર્વતોમાં વિંધ્યાચલ શ્રેષ્ઠ પર્વત હતો. તે મોટા મોટા જંગલો અને અનેક વૃક્ષોથી ઘેરાયેલો, પુષ્પોથી શોભતી લતાઓ અને વેલાઓથી તે આચ્છાદિત છે. હરણ, સુવર, પાડા, વાઘ, સિંહ, વાનરો, સસલા, રીંછ અને શિયાળ વગેરે વનપશુઓ પર્વતની ચારે બાજુ હંમેશા ફર્યા કરતા હતા. નાની મોટી નદીઓ અને ઝરણાના જળથી તે વ્યાપ્ત હતો. દેવતાઓ, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ તથા સર્વને મનભાવતા ફળો આપનારા અનેક વૃક્ષો વિંધ્યાચલ પર સદા શોભી રહ્યા હતા. એકવાર દેવર્ષિ નારદજી પ્રસન્ન ચિત્તે પૃથ્વી પર ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત પર પહોંચી ગયા. દેવર્ષિ નારદને જોઈને બુદ્ધિમાન વિંધ્યાચલ ઊભો થઈ ગયો અને તેણે મુનિને આસન પર બેસાડી પાદ્ય અર્ધ્ય અર્પણ કર્યું. નારદજી આનંદપૂર્વક બેસી ગયા ત્યારે પર્વતરાજે તેમને કહ્યું, વિંધ્યાચલે પૂછ્યું, દેવર્ષ, આપનું આગમન ક્યાંથી થયું? આપના પધારવાથી મારું ઘર પવિત્ર થઈ ગયું. સૂર્ય જગતના કલ્યાણ માટે ભ્રમણ કરે છે તેમ આપનું ભ્રમણ દેવતાઓને અભય કરનારું છે. નારદજી, આપના મનની વાત મને જણાવવાની કૃપા કરો. નારદજી બોલ્યા, પર્વતરાજ, અત્યારે હું સુમેરુગીરીથી આવી રહ્યો છું. ત્યાં મેં ઇન્દ્ર, અગ્નિ, યમ અને વરુણના અનેક લોક જોયા. બધા જ લોકપાલોના અનેક ભવન મને દ્રષ્ટિગોચર થયા. પર્વતરાજ વિંધ્ય, ત્યાં મેં વિધ પ્રકારના ભોગ આપનારા દેવતાઓને પણ જોયા. ત્યાર પછી નારદજીએ હિમાલય અને સુમેરુ પર્વતના શ્રેયસની પ્રશંસા કરી. તે સાંભળીને વિંધ્યના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. સુતજી કહે છે, ઋષિ, વિંધ્યગીરીને મળીને દેવર્ષિ નારદ બ્રહ્મલોક ચાલ્યા ગયા. પરંતુ વિંધ્યાચલના મનમાં ચિંતા થવા લાગી. કામના અને ઈર્ષાથી પાપ બુદ્ધિ જન્મે છે, તેથી વિંધ્યાચલના મનમાં દોષ બુદ્ધિનો ઉદય થયો. તેણે વિચાર્યું, આ ગ્રહો અને નક્ષત્રોથી સંપન્ન થઈને સૂર્ય સુમેરુગીરીની પ્રદક્ષિણા કરે છે, પણ જો હું સૂર્યનો રસ્તો રોકી લઉં તો નિશ્ચિંતપણે સુમેરુગીરીનું અભિમાન ઉતરી જશે. આવો વિચાર કરીને વિંધ્યગીરી પોતાના શિખરોને આકાશ સુધી ઊંચે ફેલાવીને સૂર્યનો સંપૂર્ણ માર્ગ રોકીને સૂર્યોદય થવાની પ્રતીક્ષા કરવા લાગ્યું. આ પ્રમાણે વિચાર કરતા રાત્રિ વ્યતીત થઈ ગઈ અને વિમળ પ્રભાતનો સમય થયો. સૂર્ય પોતાના કિરણોથી અંધકારને દૂર કરવા લાગ્યા. ઉદયાચલ પર ઉદય થવા માટે તેમની ઝલક મળવા લાગી. તેમના શુભ કિરણોથી આકાશ પ્રકાશિત થઈ ગયું. કમળ ખીલવા લાગ્યા અને કુમુદની બીડાઈ ગઈ. સર્વ લોકો પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત થઈ ગયા. પૂર્વ ભાગ એટલે પ્રાહન, પાછલો પ્રહર એટલે અપરાહન અને મધ્યાહન કાળના વિભાગથી દેવતાઓ માટે, હવ્ય પિતૃઓ માટે કવ્ય અને ભૂત બલિ વગેરેની વૃદ્ધિ કરતા પ્રકાશમાન સૂર્ય ક્રમશઃ વિયોગીની પૂર્વ દિશા અને અગ્નિ દિશાને આશ્વાસન આપીને દક્ષિણ દિશા તરફ જવા લાગ્યા. પરંતુ સૂર્યના ઘોડા આગળ વધી શક્યા નહીં. તેમને ખબર પડી કે સુમેરુ સાથે હરીફાઈ કરીને વિંધ્ય પર્વતે તેમના માર્ગને રોકી લીધો છે. સૂર્ય અત્યંત ચિંતા કરવા લાગ્યા, પરંતુ તેમને રસ્તો મળ્યો નહીં. સૂર્ય જ્યારે રોકાઈ ગયા ત્યારે જગત સ્વાહા અને સ્વાધાકાર રહિત થઈ ગયું. પશ્ચિમ અને દક્ષિણના પ્રાણીઓ નિંદ્રાધીન હતા, કારણ કે તેમના માટે હજુ ત્યાં રાત્રિ જ હતી. એ જ પ્રમાણે પૂર્વ અને ઉત્તરના પ્રાણી સૂર્યના તીક્ષ્ણ તાપથી બળી રહ્યા હતા. આવી સ્થિતિમાં અનેક પ્રાણીઓના મૃત્યુ થઈ ગયા, કેટલાક ખોવાઈ ગયા અને કેટલાક ભાંગી તૂટીને નાશ પામ્યા. સમસ્ત જગતમાં હાહાકાર થઈ ગયો. પિતૃઓના બધા શ્રાદ્ધ તર્પણ બંધ થઈ ગયા. સુતજી કહે છે, ઋષિઓ આ પ્રમાણે જગતમાં ઉપદ્રવ થવાથી ઇન્દ્રાદિ દેવતાઓ બ્રહ્માજીની આગેવાનીમાં ભગવાન શંકરની શરણમાં ગયા. ત્યાર પછી ભગવાન શંકરની સંમતિથી ઇન્દ્ર અને બ્રહ્માજી સાથે બધા દેવતાઓ રુદ્રને આગળ કરીને ધ્રુજતા ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. સુતજી કહે છે, ઋષિ દેવતાઓએ વૈકુંઠમાં જઈને લક્ષ્મીપતિ દેવાધિદેવ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. જગતગુરુ ભગવાન વિષ્ણુ પોતાની દિવ્ય શક્તિ મહાલક્ષ્મી સાથે બિરાજેલા હતા. દેવતાઓએ ગદગદ કંઠે ભક્તિપૂર્વક સ્તોત્ર દ્વારા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી. દેવતા બોલ્યા, વિષ્ણુ, રમેશ, આપનો જય થાવ. આપ આદ્ય મહાપુરુષ અને સર્વના આદિ છો. દૈત્યોના શત્રુ આપ કામ દેવતાના પિતા, સમસ્ત કામનાઓનું ફળ આપનારા તથા ગોવિંદ નામથી પ્રસિદ્ધ છો. આપે મહાવરાહ અને મહાયજ્ઞ રૂપે અવતાર ધારણ કર્યો છે. હે મહાવિષ્ણુ, આપ ધ્રુવ મંડળના નિયંતા અને જગતની ઉત્પત્તિના આદિ કારણ છો. આપે મત્સ્ય અવતાર ધારણ કરીને વેદોના ઉદ્ધાર કર્યો છે. જગત પ્રભુ, સત્યવ્રતમાં અચળ રહેવાવાળા મત્સ્ય રૂપધારી આપ શ્રી હરિને નમસ્કાર. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાવાળા દયાસાગર, દૈત્યોના શત્રુ આપનો જય થાઓ. અમૃતની પ્રાપ્તિ કરાવનાર પ્રભુ, આપ કુર્મરૂપ ધારીને નમસ્કાર હો. આદિ દૈત્ય હરણાક્ષનો વધ કરવા માટે વરાહરૂપ ધારણ કરનાર આપનો જય થાઓ. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રવૃત્તિશીલ આપ ભગવાન વરાહને જય થાઓ, જેમણે નૃસિંહ અવતાર ધારણ કરીને મહાન દૈત્ય હિરણ્યકશિપુને નખ દ્વારા ચીરી નાખનાર ભગવાન નૃસિંહને નમસ્કાર. ત્રિલોકના ઐશ્વર્યથી મોહિત થયેલા બલિરાજાની સંપત્તિ છીનવી લેનાર વામન રૂપ ભગવાનને નમસ્કાર. આપ જમદગ્નિ મુનિને ત્યાં રેણુકા દેવીના ગર્ભથી પ્રગટ થઈ દુષ્ટ ક્ષત્રિયોનો સંહાર કરનાર અને કાર્તવીર્યના ઘોર શત્રુ એવા ભગવાન પરશુરામને નમસ્કાર હો. પુલત્સ્યનંદન દુરાચારી રાવણના મસ્તક છેદનાર અનંત પરાક્રમી આપ ભગવાન દાશરથી રામને નમસ્કાર હો. પ્રભુ, કંસ અને દુર્યોધન વગેરે રાક્ષસો રાજાઓ માટે લાંછન રૂપ હતા. તેમના ભારથી દબાયેલી પૃથ્વીનો આપ મહાપ્રભુએ દુષ્ટોનો સંહાર કરીને ઉદ્ધાર કર્યો અને ધર્મની સ્થાપના કરી પાપીઓનો નાશ કરનાર આપ ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર હો. હે ભગવાન, નિંદા પાત્ર યજ્ઞનું ખંડન કરવા તથા પશુ હિંસા રોકવા માટે બૌદ્ધાવતાર ધારણ કરનાર આપ બુદ્ધ ભગવાનને નમસ્કાર. સમસ્ત જગત મલેચ્છમય બની ગયું હતું. દુરાચારી રાજાઓ પ્રજાનું શોષણ કરી રહ્યા હતા. ત્યારે કલ્કી રૂપે જગતમાં પ્રગટ થનાર આપ દેવાધિદેવને નમસ્કાર. આપના દસ અવતારો ભક્તોની રક્ષા તથા દુષ્ટ દૈત્યોના સંહાર કરવા માટે જ થયા છે, તેથી આપ સર્વ દુઃખહારી કહેવાઓ છો. ભક્તોના સંકટ દૂર કરવા માટે જ આપે મોહિની રૂપ એટલે કે સ્ત્રી રૂપ અને જળજંતુ હંસ વગેરેનું રૂપ લીધું હતું. તેવા હે પ્રભુ આપનો જય થાવ. પ્રભુ આપના સિવાય બીજો કોણ દયા સાગર છે? આ પ્રમાણે દેવાધિદેવ પિતાંબરધારી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરીને તે બધા મુખ્ય દેવતાઓએ ભક્તિપૂર્વક ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. દેવતાઓની સ્તુતિ સાંભળીને ગદાધારી ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા. તેમણે પ્રસન્નતાપૂર્વક દેવતાઓને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, દેવતાઓ હું તમારી સ્તુતિથી પ્રસન્ન છું. હવે તમારે મનમાં ક્લેશ કરવો ન જોઈએ. હું તમારા અસહ્ય દુઃખનું નિવારણ કરીશ. ઉપર પ્રમાણેની સ્તુતિને સંસ્કૃતમાં શ્લોકો આ પ્રમાણે છે. દેવા ઉચુઃ જય વિષ્ણુ રમેશાદ્ય મહાપુરુષ પૂર્વજ દૈત્યારે કામ જનક સર્વ કામ ફલપ્રદ મહાવરાહ ગોવિંદ મહાયજ્ઞ સ્વરૂપક મહાવિષ્ણુ ધ્રુવેશાદ્ય જગદુપતિ કારણ મત્સ્યાવતારે વેદન આમુદ્ધાર ધાર ધ્રુપક સત્યવ્રત ધરાધીશ મત્સ્ય રૂપાય તે નમઃ જય અકૂપ અરદૈત્યારે સુરકાર્ય સમર્થક અમૃત આપતિ કરેશાન કુર્મ રૂપાય તે નમઃ જય આદિ દૈત્ય નાશ અર્થ માદિ શુકર રૂપ ધ્રુક મહ્યુદ્ધાર કૃતો ધ્યોગ કોલ રૂપાય તે નમઃ નારસિંહં વપુઃ કૃત્વા મહાદૈત્યં દદાર યઃ કરજ્વેવર દર્પતાંગ તસ્મૈ નૃહરયે નમઃ વામનમ રૂપામ અસ્થાય ત્રૈલોક્યે ઐશ્વર્ય મોહિતમ બલિમ સચ્છલ યામાસ તસ્મે વામન રૂપીણે દુષ્ટ શત્ર વિનાશાય સહસ્ત્ર કર શત્રવે રેણુકા ગર્ભ જાતાય જમદગ્નાય તે નમઃ દુષ્ટ રાક્ષસ પોલસ્ય શિર છેદ પટ પટીયસે શ્રીમદ શ્રીદાસ શ્રીમ મદાસ રથે તુભ્યં નમો અનંત ક્રમાય ચ કંસ દુર્યોધન અધેશ્વહ દૈત્યે પૃથ્વી સલાક્ષનેહી બાર આક્રાંતા મહિં યો આસાવુ જજ્વાર જહાર મહાવિભુ ધર્મં સંસ્થાપયામાસ પાપં કૃત્વા સુદુરતઃ તસ્મે કૃષ્ણાય દેવાય નમોસ્તુ બહુધા વિભો દૃષ્ટ યજ્ઞ વિધાતાય પશુ હિંસા નિવૃતયે બૌદ્ધ રૂપમ દધ્યો યો અશો તસ્મે દેવાય તે નમઃ મલચ્છ પ્રાયે ખિલે લોકે દૃષ્ટ રાજન્ય પીડિતે કલ્કિ રૂપમ સમાદધ્યો દેવ દેવાય તે નમઃ દશાવતા રાસ્તે દેવ ભક્તાનામ રક્ષણાય વે દૃષ્ટ દૈત્ય વિધાતાય તસ્માત ત્વમ સર્વ દુઃખ કરુત જય ભક્તિર્નાશાય ધૃતમ નારી જલાત્મશુ રૂપમ યેન ત્વયા દેવ કો અન્ય સ્તત્વ સ્તત્વ દયાનિધિ ઇત્યેવમ દેવ દેવેશમ સ્તુત્વા શ્રી પીતવાસસમ પ્રણે મૂળ ભક્તિ સંહિતાઃ સાષ્ટાંગ વિબુર્ધ સભાઃ તેષાં સ્તવં સમાકણ્વં દેવઃ શ્રી પુરુષોત્તમઃ ઉવાચ વિબુધાન સર્વાન હર્ષયન શ્રી ગદાધરઃ. શ્રી ભગવાન ઉવાચ, प्रसन्नो अस्मि स्वे स्तवेनाहं देवास्तापं विमुच्यथ भवतामनाश शिष्यामि दुखः दुखं परम दुस्सहम्। स्कंद दसमो अध्याय पांचमो श्लोक नंबर 2-20। देवताओ तमे मारी पासे वरदान मागवा स्तुति थी प्रसन्न थईने तमने अभिष्ट वरदान आपवा हूँ तत्पर थयो छुं। देवताओ जे मनुष्य सवारे उठीने आ स्तोत्रनो पाठ करशे तेने तेनी मारापति भक्ति वधशे अने तेना शोक मोह दूर थशे। दरिद्रता ने व्याधि तेनी पासे आवी शकशे नहीं। वेताल ग्रहो ब्रह्म राक्षस अने वात पित्त कफ तेने परेशान नहीं करे अने तेनु अकाले अवसान नहीं थाय तेना संतानो दीर्घजीवी थशे। आ स्तोत्रनो पाठ करनार पुण्यात्मा पुरुषना घरमां सदा सुखी समृद्धि निवास करशे। वधारे शुं कहूं, आ स्तोत्र सर्व कामनाओनुं परम साधन छे। आ स्तोत्रनो पाठ करवाथी मनुष्य माटे भुक्ति अने मुक्ति सुलभ थई जाय छे। देवताओ तमने जे दुख आप होय ते संशय विना मने कहो, हुं तमारो दुख दूर करवा अहीं आव्यो छुं। श्रुत जी कहे छे, ऋषि भगवान लक्ष्मीपति श्री हरिनी वाणी थी देवताओने आश्वासन मळ्युं। तेमणे प्रसन्नतापूर्वक भगवान ने कह्युं। देवताओ बोल्या, सृष्टि स्थिति अने संहार करनारा देवादिदेव भगवान विष्णु अत्यारे विंध्य पर्वत सूर्यनो रस्तो रोकीने उभो छे। महाविभू, तेना द्वारा सूर्यनो रस्तो रोकाई जवाथी अमने यज्ञ भाग मळवो दुर्लभ बनी गयो छे, तेथी हवे अमारे शुं करवुं अने क्यां जवुं? भगवान श्री हरिए कह्युं, महानुभाव देवताओ, जे समस्त जगतना जननी तथा कुळनी अभिवृद्धि करवा वाली भगवती आद्या छे, तेमना उपासक परम तेजस्वी अगस्त्य मुनि अत्यारे काशी नगरी मां रहे छे। तेज विंध्य पर्वत ने ऊंचो थतो अटकावी शकशे। देवताओ, काशी सर्वोत्तम कल्याणप्रद स्थान छे, तमे त्यां जाओ अने परम प्रतापी द्विजवर अगस्त्य जी ने प्रसन्न करीने तेमनी पासे आ संबंध मां याचना करो। सिद्ध जी कहे छे, ऋषि आ प्रमाणे भगवान विष्णु ना आदेश थी ते मुख्य देवताओ संशय मुक्त थईने नम्रता पूर्वक काशी नगरी मां आव्या। मणिकर्णिका घाट पर भक्ति साथे तेमणे गंगा जी मां स्नान कर्युं अने पछी अगस्त्य मुनि ना आश्रम पर आव्या। अगस्त्य मुनि पोताना पवित्र आश्रम मां बिराजेला हता। बधा देवताओ तेमना चरणों मां वारंवार दंडवत प्रणाम करवा लाग्या। देवताओए कह्युं, हे भूदेव, आप ब्राह्मणोना स्वामी मान्य अने पूज्य छो, आपे वात आपी दैत्योना बळने नष्ट करी दीधुं छे, घटमांथी प्रगट थयेला आपने नमस्कार, आपने अमारा नमस्कार हो। भगवान अगस्त्य, आप लोपामुद्राना स्वामी मित्रावरुणथी प्रगट थयेला सर्व विद्याओना भंडार तथा शास्त्र योनी छो, आपने अमारा नमस्कार हो। जेमनो उदय थता जलाशयोना जल स्वच्छ ने प्रसन्न थई जाय छे, तेवा आप ब्राह्मण श्रेष्ठ अगस्त्य मुनि ने अमारा प्रणाम हो। काश नामना पुष्प ने विकसित करनारा लंका जवानी अभिलाषा धरावता श्रीरामना परम प्रिय जटायु युक्त परम प्रिय जटायुक्त तथा शिष्यों में शोभता आप वीरों में श्रेष्ठ अगस्त्य जी ने अमारा प्रणाम हो। हे महामुनि, बधा देवताओ आपनी स्तुति करे छे, आपनो जय थाओ। हे गुणनिधि, आप सर्वश्रेष्ठ ने आदरणीय छो, आप सपत्नी द्विज श्रेष्ठ ने नमस्कार हो। हे स्वामी, आप प्रसन्न थाओ, अमे आपनी शरण में आव्या छीए। हे परम तेजस्वी विंध्याचल द्वारा उपस्थित करायेला असह्य दुख थी अमे पीड़ित छी। सुत जी कहे छे, ऋषि देवताओनी उपरोक्त विनंती सांभळीने ब्राह्मण श्रेष्ठ अगस्त्य मुनिए तेमने कह्युं, हूँ आपनु आ कार्य संपन्न करीश। ज्यारे घटियोनी अगस्त्यजीए देवताओनु कार्य करवानो स्वीकार करी लीधो त्यारे देवताओने अपार हर्ष थयो। मुनिना वचन पर विश्वास राखीने ते बधा पोतपोताना स्थान पर चाल्या गया। अगस्त्य मुनि ने काशी छोड़वानी छोड़ीने जवामा दुख तो थयु, परंतु ते भगवान विश्वनाथना दर्शन काल भैरवनी प्रार्थना श्री साक्षी विनायक ने नमस्कार करीने काशी थी बाहर निकली गया। सती लोपा मुद्रा तेमनी साथे हता। પોતાના તપોબળથી ઉત્પન્ન કરેલ વિમાનમાં બેસીને તેમણે અર્ધ નિમેષમાં જ યાત્રા પૂરી કરી લીધી। આગળ જઈને તેમણે જોયું વિંધ્ય પર્વતે અત્યંત ઊંચા થઈને આકાશને રૂંધી રાખ્યું છે। મુનિને સામે જોઈને વિંધ્ય ધ્રુજવા લાગ્યો અને પોતાના અભિમાનનો ત્યાગ કરીને અગસ્ત્ય મુનિને પ્રાર્થના કરવાના વિચારથી ખૂબ નીચો થયો। જાણે પૃથ્વીને કાનમાં કંઈક રહસ્ય કહેતો હોય તેવો જણાયો અને ખૂબ જ ભક્તિપૂર્વક તે દંડવત પૃથ્વી પર પડીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો। ત્યારે તે જોઈને અગસ્ત્ય મુનિના મુખ પર અતિ પ્રસન્નતા છવાઈ ગઈ। મુનિએ વિંધ્ય પર્વતને કહ્યું, વત્સ, તું ત્યાં સુધી આ પ્રમાણે સૂતો જ રહે જ્યાં સુધી હું પાછો ન આવું। બેટા, હું તારા શિખર પર ચડવા અસમર્થ છું। આ પ્રમાણે કહીને મુનિવર દક્ષિણ દિશા તરફ જવા તૈયાર થયા। તેઓ વિંધ્ય પર્વતના શિખર પર ચડીને પૃથ્વી પર નીચે ઉતરી દક્ષિણ તરફ ચાલવા લાગ્યા। રસ્તામાં તેમણે શ્રી શૈલ પર્વત જોયો, તેના મલયાચલ પર જઈને પોતાનો આશ્રમ બનાવ્યો અને કાયમ માટે ત્યાં રહેવાનો નિર્ણય કરી લીધો। મને મહારાજે પૂજ્યા હતા તે દેવી પણ ત્યાં વિંધ્યાચલ પર્વત પર આવ્યા હતા। તે દેવી જગતમાં વિંધ્યવાસિનીના નામથી પ્રસિદ્ધ છે। સુતજી કહે છે, છોનક, શત્રુઓનો સંહાર કરનારું આ પાવન ચરિત્ર છે। અગસ્ત્ય અને વિંધ્ય પર્વતના ઉપાખ્યાનનું શ્રવણ કરવાથી સર્વ પ્રકારના પાપોનો ક્ષય થાય છે અને સકામી મનુષ્યના સર્વ મનોરથ પૂર્ણ થઈ જાય છે। આ પ્રમાણે સ્વયંભૂ મનુએ ભક્તિપૂર્વક દેવીની આરાધના કરીને પોતાના મન્વંતર સુધી પૃથ્વી પર રાજ્ય કર્યું। હે સોમ, મન્વંતર સંબંધી આ ઉપાખ્યાન તમારી સામે મેં કહ્યું, ભગવતી શ્રી દેવીનું આ પ્રથમ ચરિત્ર છે। હવે તમને કયો પ્રસંગ કહું? અધ્યાય 2, 3, 4, 5, 6, 7 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।